શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ અધ્યાય 31મો. અભયરાજા કહે છે, હે પ્રભુ, આ સર્વે સંતો તથા બ્રહ્મચારીઓને ચાતુર્માસ પર્યંત અહીં દુર્ગપુરમાં જ રોકાવાનો આદેશ આપો. હું મારી શક્તિ પ્રમાણે તેઓની ખૂબ જ સેવા કરીશ. હે શ્રીહરિ, મુનિઓના મંડળને મધ્ય સિંહાસન પર વિરાજિત હર હંમેશ આપના દર્શન કરવાની મારી અભિલાષા છે. એથી તમો મુનિમંડળે સહિત અહીં નિવાસ કરીને રહો. હું તમારો અનન્ય ભક્ત છું. તમે ભક્તવત્સલ ભગવાન છો, તેથી કૃપા કરીને મારી પ્રાર્થનાનો આપ સ્વીકાર કરો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે વિશુદ્ધ ભાવથી અભયરાજાએ પ્રાર્થના કરી. તેથી વિશુદ્ધ ભાવનાના ભૂખ્યા ભગવાન શ્રીહરિ અભયરાજાની પ્રશંસા કરવા લાગ્યા અને મધુર વચનો કહેવા લાગ્યા. ભગવાન શ્રીહરિ કહે છે, હે ધર્મનિષ્ઠ રાજન, હું તમારા અંતરના નિર્મળ ભાવને યથાર્થ સમજું છું. તેથી તમારો મનોરથ નક્કી સફળ થશે. હે ભૂપતિ, કાર્તિક સુધી એકાદશી સુધી સંત મંડળે સહિત હું તમારા રાજભવનમાં નિવાસ કરીને રહીશ. આ પ્રમાણે કહી શ્રીહરિ હરિભક્તો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો, સંતો સિવાયના ભક્તજનો, આવતીકાલે પ્રાતઃકાળે સૌ પોતપોતાના દેશ પ્રત્યે જવાનું પ્રયાણ કરજો અને સંતો તથા બ્રહ્મચારીઓ અહીં રાજદરબારમાં જ સુખેથી નિવાસ કરીને રહે. હે રાજન, ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે સંતો અને ભક્તોને આજ્ઞા આપી અભયરાજાની પ્રશંસા કરી. તેમાં અભયરાજાના નવધા ભક્તિ કરવામાં અને ધર્મપાલનમાં અડગ નિષ્ઠાની તથા વૈરાગ્ય, શ્રદ્ધા, જ્ઞાન અને સંતોની સેવા કરવામાં અતિશય આદરભાવ આદિક અનેક સદગુણોની પ્રશંસા કરી. તેમજ રાજાના પુત્ર ઉત્તમની, પુત્રીઓ જયા આદિની તથા સુરપ્રભા અને સોમાદેવી બે પત્નીઓની પણ પોતાના સ્વરૂપમાં નિશ્ચળ ભક્તિ, સ્વધર્મમાં નિષ્ઠા, વૈરાગ્ય આદિ અનેક સદગુણોનું વર્ણન કરી સભામાં પ્રશંસા કરી. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, ત્યાર પછી ભગવાન શ્રીહરિ સંતો વર્ણીઓની સાથે દુર્ગપુરમાં સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા અને દેશ દેશાંતરમાંથી આવેલા ભક્તજનો પોતપોતાના દેશ, ગામ અને પૂર પ્રત્યે ગયા. ભગવાન શ્રીહરિમાં દુર્વાસા મુનિના બદ્રિકાશ્રમમાં થયેલા શાપને કારણે સખા ભાવને પામેલા સમગ્ર સંતો તેમના નિરંતર દર્શન, સ્પર્શ, વાર્તાલાપ આદિથી બહુ જ આનંદ પામવા લાગ્યા. તેવી જ રીતે ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં અનન્ય મનથી અને વિશુદ્ધ ભાવથી નિરંતર જોડાયેલા તથા નિષ્કામાદિ સ્વધર્મમાં દ્રઢ નિષ્ઠાવાળા જયાબા અને લલિતાબાના અંતરમાં અભય આદિ સર્વ કરતા અધિક ભક્તિભાવ છલકાવા લાગ્યો. પુત્ર પરિવારે સહિત અભયરાજા રાત્રિ દિવસ આદર અને પ્રીતિએ સહિત નિરંતર અનુવૃત્તિમાં રહીને સંતોના મંડળે સહિત પોતાના ભવનમાં નિવાસ કરીને રહેલા ભગવાન શ્રીહરિની નિરંતર સેવા કરવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રીહરિના પ્રાગટ્ય દિવસને જાણતા અભયરાજાએ પોતાના પરિવારે સહિત સંવત 1861ના ચૈત્ર સુદ 9મી તિથિના રોજ અતિશય સ્નેહપૂર્વક મહામૂલ્યવાન નૂતન વસ્ત્રો, અનેક પ્રકારના આભૂષણો, સુંદર કુમકુમ અને કેસર મિશ્રિત સુગંધિમાન ચંદન, પુષ્પોના હાર, તોરા અને ગુચ્છ તથા સુવર્ણ મુદ્રા તથા મહાઆરતી વગેરે મોટા રાજોપચારોથી ભગવાન શ્રીહરિની પૂજા કરી. ત્યાર પછી અભયરાજા શ્રીહરિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને બંને હાથ જોડી તેમના સ્વરૂપને નિરખતા સ્થિર ઊભા રહ્યા. તેવી જ રીતે પુત્ર પુત્રીઓ આદિ પરિવાર પણ ભગવાન શ્રીહરિના સ્વરૂપના દર્શન કરતા કરતા સ્થિર ઊભો રહ્યો. હે રાજન, સંતમંડળની મધ્યે સિંહાસન પર વિરાજમાન બ્રહ્મચારીના વેશમાં શોભી રહેલા ભગવાન શ્રીહરિના દર્શન કરતા અભયરાજાને દશે દિશામાં પ્રસરતા મહાતેજપુંજના દર્શન થયા. પછી અક્ષર બ્રહ્મધામરૂપ તે તેજને વિશે દિવ્ય વૃંદાવનમાં રાસમંડળની મધ્યે રાસરમણ કરી રહેલા શ્રીકૃષ્ણના સ્વરૂપના દર્શન થયા. શ્રીકૃષ્ણ ભગવાન મુરલીને વગાડી રહ્યા હતા. 16 વર્ષની કિશોર અવસ્થામાં નવીન મેઘની સમાન શ્યામસુંદર તેમનું શરીર શોભી રહ્યું હતું. મયુરપીંછના મુગટને મસ્તક ઉપર ધારણ કર્યો હતો. રાસેશ્વરી રાધાના મુખચંદ્રની સામે ચકોર પક્ષીની જેમ એક દ્રષ્ટિથી જોઈ રહ્યા હતા. હાથમાં શૃંગારિક દ્રવ્યોને ધારણ કરી રહેલી ગોપીઓના વૃંદો ચારે બાજુથી પ્રેમ ભરેલા કટાક્ષોથી તેમના મુખકમળનું દર્શન કરી રહ્યા હતા. ભગવાન કોટી કોટી કામદેવને પણ મોહ ઉપજાવે તેવી શોભાને ધરી રહ્યા હતા. હે રાજન, આ પ્રમાણે પરિવારે સહિત અભયરાજાએ ભગવાન શ્રીહરિના શ્રીકૃષ્ણ સ્વરૂપમાં આશ્ચર્યયુક્ત દર્શન કરી નમસ્કાર કર્યા. તેવામાં તો પૂર્વની જેમ જ મુનિઓની સભામાં બ્રહ્મચારીના વેશમાં વિરાજમાન ભગવાન શ્રીહરિના દર્શન થયા. આ રીતે ભગવાન શ્રીહરિના દિવ્ય દર્શન થવાથી પરિવારે સહિત અભયરાજાના અંતરનો મનોરથ પૂર્ણ થયો. તેથી ફરી શ્રીહરિને નમસ્કાર કરી અતિશય હર્ષપૂર્વક બંને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા. અભયરાજા કહે છે, હે શ્રીહરિ, તમે નૈષ્ઠિક બ્રહ્મચારીના વેશમાં શ્વેત વસ્ત્ર ધારણ કરી શોભો છો અને બીજા સ્વરૂપે તમે નટવરના વેશમાં પીતાંબર ધારણ કરી શોભો છો. બંને વખતે તમારું શરીર તો નવીન મેઘની સમાન શ્યામ સુંદર જ શોભે છે. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રી હરિકૃષ્ણ, આપને હું નમસ્કાર કરું છું. હે શ્રીહરિ, એક સ્વરૂપે તમે શાંત અંતરવાળા છો અને બીજા સ્વરૂપે શૃંગાર રસવાળી ગોપીઓના મંડળને મધ્યે બિરાજો છો. બંને વખતે તમે વિકસિત કમળના પત્ર સમાન વિશાળ ચંચળ નેત્રોથી શોભી રહ્યા છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ રૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રી હરિકૃષ્ણ, આપને હું નમસ્કાર કરું છું. હે શ્રીહરિ, એક સ્વરૂપે તમે તુલસીના કાષ્ટમાંથી નિર્મિત જપમાળાને હસ્તકમળમાં ધારણ કરી ફેરવી રહ્યા છો અને બીજા સ્વરૂપે વૃંદાવનને વિશે સુંદર સ્વરવાળી વેણુને બંને હાથે ધારણ કરી વગાડી રહ્યા છો અને બંને સ્વરૂપમાં પુષ્પોની મનોહર માળાઓને ધારણ કરી શોભી રહ્યા છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રી હરિકૃષ્ણ, આપને હું નમસ્કાર કરું છું. હે શ્રીહરિ, એક સ્વરૂપે તમે પોતાના દર્શન માત્રથી સમાધિ કરાવી અનેક જનસમુદાયને અતિ આશ્ચર્યમાં ગરકાવ કરી રહ્યા છો અને બીજા સ્વરૂપે ગોપીઓની સાથે રાસક્રીડા કરી દેવલોકના દેવતાઓને આશ્ચર્યમાં ગરકાવ કરી રહ્યા છો અને બંને સ્વરૂપે ગર્વિષ્ઠ કામદેવના ગર્વને મૂળે સહિત ઉખાડવામાં મહાચતુર જણાવો છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રી હરિકૃષ્ણ, આપને હું નમસ્કાર કરું છું. હે શ્રીહરિ, એક સ્વરૂપે તમે પોતાના ભક્તજનોના સુંદર ભવનમાં આવીને બિરાજો છો અને બીજા સ્વરૂપે વૃંદાવનની રમણભૂમિમાં બિરાજો છો અને બંને સ્વરૂપે પોતાની કરુણામય દ્રષ્ટિ માત્રથી ભક્તજનોના મનને પોતા તરફ આકર્ષો છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રી હરિકૃષ્ણ, આપને હું નમસ્કાર કરું છું. હે શ્રીહરિ, એક સ્વરૂપે પોતાના ભક્તજનોએ પૂજામાં અર્પણ કરેલા અનેક પ્રકારના કડા, વેઢ, વીંટી આદિ આભૂષણોને તત્કાળ બ્રાહ્મણોને દાનમાં આપી દો છો, અને બીજા સ્વરૂપે પોતાના એક એક અંગ ઉપર વિવિધ પ્રકારના આભૂષણો ધારણ કરીને શોભી રહ્યા છો, અને બંને સ્વરૂપમાં કાળ માયાના ભયને ભેદતા શુભ નામને ધારણ કરો છો, એવા સમાધિમાં મને શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રી હરિકૃષ્ણ, આપને હું નમસ્કાર કરું છું. હે શ્રીહરિ, એક સ્વરૂપે તમે પોતાના પ્રતાપથી આશ્રિત ભક્તજનોના કામાદી અંતઃશત્રુઓનો વિનાશ કરો છો, અને બીજા સ્વરૂપે પોતાના આશ્રિત ગાયો, ગોપ અને ગોપીઓના શત્રુ એવા અઘાસુર આદિ દૈત્યોનો વિનાશ કરો છો, અને બંને સ્વરૂપમાં પોતાના ચરણકમળમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા પોતાના ભક્તજનોના અનન્ય આત્મબંધો થઈ વર્તો છો, એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રી હરિકૃષ્ણ, આપને હું નમસ્કાર કરું છું. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે શ્રેષ્ઠ અભયરાજાએ ભક્તિભાવની સાથે ભગવાન શ્રીહરિની સ્તુતિ કરીને નમસ્કાર કર્યા. આવી તેમની ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિના આદેશથી તેમની સમીપે જ તે વિરાજમાન થયા. ભગવાન શ્રીહરિની પ્રાપ્તિ થતાં અભયરાજાના સંશયોની માયાજાળ નષ્ટ પામી અને તેમના સર્વે મનોરથો પૂર્ણ થયા. તેથી અતિશય આનંદિત થઈ નિરંતર પ્રીતિથી ભગવાન શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તેવી જ રીતે પુત્ર ઉત્તમ અને જયા લલિતા આદિ પુત્રીઓ પણ નિરંતર પ્રીતિથી સેવા કરવા લાગ્યા. હે રાજન, ભગવાન શ્રીહરિ પણ પુત્રાદિ પરિવારે સહિત અભયરાજાને એકાંતિક ધર્મનો બોધ આપી નિરંતર આનંદ આપતા ત્યાં જ સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા. આ રીતે અભયરાજાના રાજભવનમાં નિવાસ દરમિયાન ભગવાન શ્રીહરિએ પૂર્વે માંગરોળ, માણાવદર અને સરદારપુરમાં ઉજવેલા જન્માષ્ટમીના ઉત્સવોની જેમ જ સંવત 1862ના શ્રાવણવદ ગોકુળાષ્ટમીનો મોટો ઉત્સવ ગઢપુરમાં ઉજવ્યો, અને પ્રત્યેક એકાદશી વ્રતના ઉત્સવો પણ ઉજવતા હતા. હે રાજન, આ પ્રમાણે અભયરાજા આદિ પોતાના ભક્તજનોની પ્રસન્નતાને અર્થે સંત મંડળે સહિત ભગવાન શ્રીહરિ નિવાસ કરીને રહ્યા. તેવામાં સ્વચ્છ તારામંડળના મધ્યે વિરાજતા અને સોળે કળાએ ખીલેલા ચંદ્રમાંથી શોભી રહેલી આસો મહિનાની શરદ પૂર્ણિમા પ્રાપ્ત થઈ. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં અભયરાજાએ શ્રી સ્વામિનારાયણ ભગવાનની ઉભય સ્તુતિ કરી એ નામે 31મો અધ્યાય પૂર્ણ થયો.